શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 48મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિના આગમનના સમાચાર સાંભળી ડભાણપુરના ભક્તજનો ગીતો સાથે વાજિંત્રોનો નાદ કરતા દશે દિશાઓને ગજાવતા અતિ આનંદની સાથે શ્રીહરિની સન્મુખ આવ્યા. તે સમયે સૂર્યના કિરણોથી ચળકતા ભાલાધારી ઘોડેસ્વારોથી ઘેરાયેલા ભગવાન શ્રીહરિના દૂરથી દર્શન થતા જ હજારો ભક્તજનોએ શ્રીહરિની સામે ડોટ મૂકી. ભગવાન શ્રીહરિ નજીક પહોંચ્યા ત્યારે સર્વે ભક્તજનો આનંદના અશ્રુઓ રેલાવતા શ્રીહરિને દંડવત પ્રણામ કરવા લાગ્યા. શ્રીહરિએ પણ તે સર્વે ભક્તજનોનું આદર આપી બહુમાન કર્યું અને ભક્તજનો પણ શ્રીહરિનું કીર્તનગાન કરવા લાગ્યા. તેને સાંભળતા શ્રીહરિ ડભાણપુરમાં પધાર્યા. પોતાના દર્શને આવેલા ભક્તજનોની મોટી ભીડ થશે એવું જાણી ભગવાન શ્રીહરિએ પુરની બહારના ભાગે પશ્ચિમ વિભાગમાં વિશાળ વટવૃક્ષ નીચે પોતાનો નિવાસ કર્યો. તેમજ સંતો, પાર્ષદો અને દેશાંતરથી પધારેલા નરનારી હરિભક્તોના યથાયોગ્ય ઉતારા કરાવ્યા. આ રીતે ધર્મ માર્ગનું પ્રવર્તન કરતા ભગવાન શ્રીહરિ ડભાણપુરમાં રહ્યા અને પુરના સર્વે ભક્તજનોએ પણ શ્રી સહજાનંદ સ્વામીનું કેસર, અગરુ અને કસ્તુરી મિશ્રિત કુમકુમ તથા ચંદન અને સુગંધિમાન પુષ્પના હારો, સુંદર વસ્ત્રો અને અનેક પ્રકારના આભૂષણોથી પૂજન કર્યું. ત્યાર પછી શ્રીહરિની આગળ ભક્તજનોએ બહુ પ્રકારના નૈવેદ્યનું નિવેદન કરી તેમના ગુણોનું સંકીર્તન કરતા થકા ભક્તિભાવપૂર્વક શ્રીહરિની આરતી કરી. હે રાજન, આ પ્રમાણે ડભાણપુરવાસી નરનારી ભક્તજનો ભગવાન શ્રીહરિનો તથા તેમની સાથે પધારેલા સંતો પાર્ષદોનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરી પ્રેમથી સેવા કરવા લાગ્યા. તેમાં મયારામ પુરાણી, ગોવિંદજી, નિર્ભય, ભાઈરામ, હરિકૃષ્ણ આદિ બ્રાહ્મણ ભક્તો તથા રઘુનાથદાસ નામના બે ભક્તો તેમજ વિષ્ણુગુપ્ત, રાજાજી, પ્રયાગદાસ વગેરે વૈશ્ય ભક્તજનો અતિ આદરથી ભગવાન શ્રીહરિની સેવા કરતા હતા. અબળા, સાકર, દત્તા, શિવા આદિ સ્ત્રી ભક્તજનો પણ અતિ આદરપૂર્વક ભગવાન શ્રીહરિની સેવામાં તત્પર થઈને રહેવા લાગ્યા. હે રાજન, સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીહરિએ તે દર્ભાવતી પુરીમાં પોતાને દર્શને આવેલા હજારો પંડિત બ્રાહ્મણ ભક્તજનો પાસે મહાવિષ્ણુયાગનું આયોજન કરાવ્યું. મહાવિષ્ણુયાગમાં પ્રાણગોવિંદ આદિક વિદ્વાન વિપ્રોએ શાસ્ત્રવિધિ અનુસાર કુંડ તથા મંડપની રચના કરાવી, દશાંશ હોમ કરાવી, યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી. તે વિષ્ણુયાગમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવી અનંત પ્રકારની ઉચ્ચકોટીની સામગ્રી ભેળી કરી હતી અને તેમાં હોમવામાં આવેલા દૂધપાક આદિ હૂત દ્રવ્યોનો સ્વીકાર કરી વિશ્વના સર્વે દેવતાઓ અત્યંત રાજી થયા હતા. હે રાજન, એટલું જ નહીં પરંતુ મહાવિષ્ણુયાગમાં આવેલા સર્વે બ્રાહ્મણો સાકર ઘીથી લચપચતા લાડુના ભોજન જમ્યા તેમજ બહુ પ્રકારની દક્ષિણાઓ પ્રાપ્ત કરીને અત્યંત ખુશ થયા અને અન્યજનો પણ વિવિધ ભોજનો જમી અતિ સંતોષ પામ્યા. હે રાજન, યજ્ઞમાં ઘણા ઘી સાકર નાખી તૈયાર કરેલા પકવાનનો તથા ગંગાજળ જેવા ધોળા લાડુઓના પર્વતની શિલા જેવો વિશાળ ઢગલો કરવામાં આવેલો અને ભોજનની પંક્તિ પડે ત્યારે જમવા બેઠેલા ભૂદેવોના મુખે ચારે તરફથી લાડુ આપો, લાડુ આપો, લાડુ જમો, લાડુ જમો આવા પ્રકારનો મહાનાદ થતો હતો. હે રાજન, યજ્ઞમાં પધારેલા બ્રાહ્મણોને પાત્ર કે અપાત્રનો વિવેક કર્યા વિના ભગવાન શ્રીહરિએ ખૂબ જ દક્ષિણાવો આપી તથા જે વિદ્વાન ભૂદેવો હતા તેમને તો સર્વે કરતાં વિશેષપણે દક્ષિણાવો અર્પણ કરી. સમર્થ ભગવાન શ્રીહરિએ મહાવિષ્ણુયાગમાં બ્રાહ્મણોની કન્યાઓના અનેક કન્યાદાન કરાવ્યા અને યથાશાસ્ત્ર બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર પણ કરાવ્યા. યજ્ઞમાં કોણ ગરીબ છે ને કોણ તવંગર છે તેને જાણતા ભગવાન શ્રીહરિએ પાપકર્મથી ભય પામી જીવન જીવતા ઘણા બધા રંકજનોને અને રોગથી દુર્બળ થયેલા ગરીબોને ખૂબ જ ધન આપી સુખ્યા કર્યા. હે રાજન, યજ્ઞમાં ભિક્ષા માગીને ગુજરાન ચલાવતા સૂત તથા બંદીજનો ઉપર ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. તેથી તેઓને સુવર્ણના અનંત પ્રકારના અલંકારો તથા અનંત પ્રકારના વસ્ત્રો દાનમાં આપી અત્યંત રાજી કર્યા. આ રીતે અચ્યુત ભગવાન શ્રીહરિએ જેને જેની જરૂરત હતી તેને તેવા પ્રકારના ભૂમિદાન, ગોદાન, અશ્વદાન આદિ સર્વ પ્રકારના મહાદાનો આપી સુખિયા કર્યા. હે રાજન, દર્ભાવતીપુરીમાં ભગવાન શ્રી નારાયણ મુનિએ જેવો મહાન વિષ્ણુયાગ મહોત્સવ ઉજવ્યો તેવો મહોત્સવ આજ દિવસ સુધી પૃથ્વી પરના કોઈ રાજા મહારાજાઓ પણ ઉજવી શક્યા નથી આવી ખ્યાતિ થઈ. હે રાજન, વિક્રમ સંવત 1866ના પોષસુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે પૃથ્વી પરના સમસ્ત રાજા મહારાજાઓને પણ વિસ્મય ઉપજાવે તેવા ન ભૂતો ન ભવિષ્યતિ મહાવિષ્ણુયાગની શ્રીહરિએ પૂર્ણાહુતિ કરી. હે રાજન, મારા ગુરુ શતાનંદ મુનિ પણ આજ મહાવિષ્ણુયાગ મહોત્સવમાં પ્રત્યક્ષ પ્રમાણ બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શને પધારેલા ત્યારે શ્રીહરિએ પણ પોતાના એકાંતિક ભક્તવર્ય એવા તેમનું સન્માન કરી પોતાની સમીપે નિવાસ કરાવ્યો હતો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ડભાણપુરમાં શ્રીહરિએ મહાવિષ્ણુયાગના ઉત્સવનું નિરૂપણ કર્યું. એ નામે 48મો અધ્યાય પૂર્ણ થયો.